એ બધા કાયમ ના હોય. જ્યાં કુર્સી કલેક્ટર હોય ને, એ કલેક્ટર કાયમ નો ખરો, પણ બદલાયા કે પેલા પેલા બદલાયા કે કુર્સી કાયમ. એટલે બઉ દુનિયા જુદી જાત ની છે એમાં. સાયન્ટિસ્ટ ને એમાં સમજ પડે નહિ, એમનું ગધું નહીં આ લોકો. એ બુદ્ધિ ની ચીજ નથી, એ બુદ્ધિ બહાર ની વસ્તુ છે. સાયન્ટિસ્ટ પાસે બુદ્ધિ છે, બુદ્ધિ છે કે છે બુદ્ધિ છે શું છે બુદ્ધિ છે શું છે એમને એમ લાગે કે બુદ્ધિ જ બધું ઘણું છે, બુદ્ધિ સિવાય બીજું કોઈ વસ્તુ નથી એમ. બુદ્ધિ ને મોટી અગત્ય ની વસ્તુ માને છે. બુદ્ધિ એ અગત્ય ની વસ્તુ છે. બુદ્ધિ ની બહાર જવું પડે, બુદ્ધિ ની બહાર કોઈ સાયન્ટિસ્ટ બધું જ નહીં. સાયન્ટિસ્ટો, ડોક્ટરો, એન્જિનિયરો જેમ પ્રયોગ દ્વારા બધા બુદ્ધિ ના આધારે શકે છે. બધા બુદ્ધિ ના આધારે બુદ્ધિ ના લાઈટ જે કામ કરી રહ્યા છે. હા, ત્યાં તો ફૂલ લાઈટ છે. મારી બુદ્ધિ ખરાબ થઈ ગયેલી એટલે ફૂલ લાઈટ મારા હોય. મારી બુદ્ધિ બિલકુલ ખરાબ થઈ ગયેલી હોય એ બુદ્ધિ ના ઉપર ના અસર માં ગયો. ફૂલ લાઈટ બુદ્ધિ એટલે શું? ફૂલ લાઈટ એટલે શું ડિફરન્સ? જ્ઞાન અને બુદ્ધિ માં ફેર, ધેર ઇઝ ડિફરન્સ ઇન જ્ઞાન અને બુદ્ધિ. બુદ્ધિ એટલે ઇન્ડિરેક્ટ, ઇન્ડિરેક્ટ પ્રકાશ, અને જ્ઞાન એટલે ડિરેક્ટ પ્રકાશ. એટલે ડિરેક્ટ પ્રકાશ થાય. ઇન્ડિરેક્ટ પ્રકાશ એટલે શું? સૂર્ય નો અરીસા પર પડ્યું, અરીસા પર એ ડિરેક્ટ કહેવાય. અને અરીસા ત્રણસો કરી થોડા લીધું થ્રુ પડે એ બધું જ છે. ઇન્ડિરેક્ટ પ્રકાશ ઇગોઇઝમ ના થ્રુ, અને જયારે ઇગોઇઝમ ના હોય ત્યાં ડિરેક્ટ પ્રકાશ. ઇગોઇઝમ વગર નો જે પ્રકાશ છે એ આ બુદ્ધિ ગ્રાહ્ય નહી મળે, એટલે એની કોઈ લોકોને ખબર જ ના પડે કે આ લોકો નથી. લોકો નું કામ નું જ નહીં ને, લોકો તો બુદ્ધિ નો પ્રકાશ છે. બધાને કામ ના હોય, આખા ધોરણ એક જ માણસ પહેલો હોય ને, એ બધા ધોરણ પહેલા પહેલા લાવે છે એવો હોય છે. અહીં માર્કેટ બધી ચાલે ને, માર્કેટ બધા ગમે તે ભાવ વેચે છે. અહીં લેનારા હોય તારે સમજવું પડે ને. ચોક્કસ કઈ કહે છે તો ખરું તમને લાગે છે ને? ચોક્કસ લાગે છે. ડાક્ટર તમને લાગે ને કઈ કઈ હોવું જોઈએ, બુદ્ધિ પોતે એ જગ્યા હોય છે. મહારાજ પૂછે છે કે બુદ્ધિ વગર, ઇન્સ્ટન્ટ બુદ્ધિ વગર ના કેવી રીતે થવાય, ઇન્સ્ટન્ટ બુદ્ધિ વગર ના કેવી રીતે થવાય? ગોસ્વામી, ગોસ્વામી પૂછે છે. ઠીક છે, એટલે બુદ્ધિ વગર ના કેવી રીતે થવાય? એમ ઇગોઇઝમ ખલાસ થાય એટલે બુદ્ધિ વગર થઈ જાય. ઇગોઇઝમ ખલાસ થઈ જાય ને ઇગોઇઝમ તમારું કાર્ય આપી છે એટલે તમને આત્મા યાદ રહેશે. હવે આટલું કાઢી આપ્યું ત્યારે હવે ડિસ્ચાર્જ ઇગોઇઝમ રહ્યું તમારું, તે ડિસ્ચાર્જ ઇગોઇઝમ ખરાબ થઈ જાય એટલે બુદ્ધિ વગર થઈ જાય. ચાર્જ ઇગોઇઝમ કાઢી આપ્યું, કર્મ બસતા તો એ કાઢી આવી આપ્યું. હવે કર્મ થોડું છોડવા પડે છે તે રહ્યું છોડવા તો પછી ને કરતા એમ કે છે કે આ કર્મો બધા પૃથ્વીરાજભાઈ ને બહુ સતાવે છે, આ ગાડી જોઈ ને બધા ઝંડો લઈને કર્મો ઉભા થઈ જાય છે. ગાડીમાં શું રહ્યું છે? જૂનું છે તો હોટલ પીપલ માટે હતું, વિચાર માટે હોય છે ને. આ તો બિલકુલ થોટલેસ માણસ હોય ત્યાંના માટે હતું ને, ફૂલ બાતે પુષ્ટિ આપેલી ને. અહિંસા ની ટોચ પર જાય, કિંચિત માત્ર હિંસા ના થાય ત્યાર પછી મોક્ષ થાય. પોતા પણ છૂટે, કોઈનો મોક્ષ થયો છે આશા રાખવી નહીં. ભગતો ઘણા થઈ ગયા પણ ભગત મોક્ષ ના માર્ગ પર આવી ગયા છે. ફરી આગળ ગુસ્સે હાથ ગયું, ફરી પાછા બોલા પડે શું કહ્યું? એટલે તેના ઠોટલા પીપલ હતા, ગાડું ચાલુ ચાલશે ત્યાં જતા હતા. છોકરા મજા કરી બધા એના નામ પર ભોગવવા પડશે. હવે ચાલે ને એ બધો ગયો જમાનો. પંદર આવી ભૂમિકાઓ છે મનુષ્ય રહેવા લાયક ભૂમિકાઓ આવી પંદર સુધી. ચૌદ લોક નો નાશ કે છે એ આવી રીતે છે. માણસ ઉભો હોય, લાવો કાગળ લાવો. અહીંથી નીચેના સાત લોક છે, સાત લોક એને સાત પાતાળ કે છે. સાત પાતાળ શબ્દ આવેલો બે દેવ લોક છે, પણ તે એમાં ગણાતા નથી, લોક માં ગણાતા નથી. અહી બે દેવ રહે છે, એની પર આ મનુષ્ય લોકો, મનુષ્ય લોકો ઉપરનો ભાગ છ ભાગ દેવ લોકો. દેવ લોકો એટલે છ ભાઈ હાથ હાથ આ હાથ તો થશે ને ખાતે વચ્ચે મધેલો કહેવાય. મધેલોકમાં મનુષ્યો અને જાનવરો બધા જીવ માત્ર બધા ઘણા ખરા, અને આ નરક લોકો કહેવાય. નરક ના અને આ સ્વર્ગ ના ટોકડી ગાલીએ અને વાગે રાતે ટોકડી મારીએ ખબર પડે જાગે ત્યાં છે. હા અને વાળ કાપી લે ખબર ના પડે એમાં નથી. આંધા કઈ વધેલા હોય એમાં નથી. જે કાપી નાખે એ નખમાં નથી. ભાઈ નતો આવે આવડે રે નકર આવી જ નો આવે જંગલ. ભાઈ ને ક્ષેત્ર આમાં ક્યાં આવ્યું? મહાવિદ્ય ક્ષેત્ર મધ્ય લોક માં જ આવ્યું. મધ્ય લોક માં બાકીબેન પૂછે મોક્ષ થાય એટલે પછી ક્યાં જાય? એ જ પોતાનું કામ, પોતાને ઘેર ગયા પછી ક્યાં જાય? બાહ્ય ભાવ એટલે શું દાદા? અંદર નો ભાવ અંદર માં દાદા રહ્યા કરે અને બહાર ના ભરત ની વાત કરી ને એને બાહ્ય બાહ્ય ભાવ માં દાદા આખો વખત રહ્યા હતા. બહુ કામ કરે

રાતે બાકી જવાન કે દાદા દેખાય દેખાય છે. એટલે એમને ફીટ થઈ જાય સારું સારા માં લઈ જવાનું કે સબ લાયા હતા શું તો સંગ્રહ લઈ જવાનું લાવવાનું નહીં વાપરવાનું ખર્ચા ઓછા થઈ ગયા બધા મારી વાત અને ખર્ચા ઓછા થઈ ગયા એટલે મારી ઈચ્છા છે કે કોઈ તાકાત વાળું ના થાય નિમિત્ત હોય તમે નિમિત્ત છીએ તમે તમારા તાકાત છે ઉભા રહી નથી આ ગુજરાત ડાક્ટર છે અને ઉભા રહી જાય ગુજરાત ઉપાધિ ને લઈ લીધી પછી. ઉપાધિ લેવા માટે આવ્યો છે, સાધી વ્યાધી ઉપાધિ બધી લેવા માટે આવ્યો. સાધુ ગમે હો દુઃખી જ રહી નથી કઈ, ત્યાં આ બધી વાત તો બધી દુખવાળો બોલે કે અલ્લા ઉલ્લાસી બોલે જ્યાં સુધી શક્તિ હોય ત્યાં સુધી સહન કરે અને પછી રડે. શક્તિ હોય તો સહન કરે પછી રડે. આપણે ઉલ્લાસ નથી લાવે બિચારા. જય સત્યનારાયણ. દાદા આપે કહ્યું કે આ લોકો બધા દુઃખ મને આપી દીધા છે, તો ઇન્ડિયામાં બધા દુઃખ નથી આપતા તમને? ઘણા રૂપિયા આપેલા આપે છે, પણ ઘણા કાચા ખરા જ નહીં. કાચા તો અહીંયા ઘણા દાદા, કાચા તો અહીંયા ઘણા દાદા. એ જ કઈ કાચા તો હોય ને, એ જ માલ ને, એ જ માલ. માલ તો એક નહીં જ ને. આપડા લોકો ને કશું ચોખ્ખું ના મળે, ચોખ્ખું ખાવ તે મળે. પંચાયત ખરા ને. શું ભોગવા માટે આવેલા, અને પોતાનું બગડતું જાય પછી નહીં. આ તો એક પછી થાય હું મળી ગયો એટલે લોકો આ થયું તે થયું એવું સાથે હોય તો જરા મળે હતા. બીજા બધા સાહેબ તો બહુ જાય હતા, એક માણસ છે બીજું કેટલો તો આના જેવું નહીં જાણે તો બધું દસ્તાપન દસ્તાપન અને સવારથી સાંજ સુધી કામ કરે. ત્યારે એક ગામમાં 6,000 ની વસ્તી છે અને 3,000 તો બધું આ પ્રશ્ન. એટલે એ ગામમાં મારે રોડ ઉપર છે બોમ્બે જતા, એટલે એ ગામમાં ના જવાય તો એ કે રોડ પર સુઈ જાય છે બધા સુઈ જાય ને, એટલે તો જવું જ પડે. રોડ ઉપર છે એવા એવા એ માસ પૈસા અમારી પાસે ના, પૈસામાં જ દેતા ને તમે બધા શાંતિ ને સુખી થાવ. પણ રોડ પર સુઈ જાય એવા બધા વારિયર છે. એવા પછી અમારું ગામ સુખી થઈ ગયું, નથી સુખી નથી મેં દુઃખ અડવામાં ઉચ્ચિન છે રે બધે અડવામાં. તો આજે બધા રેખ કરે મારી પોતાની જાત કમાણી ચર્ચા કરી છું સમજે. આ તો બધું ડેરા સર બંધાય છે આ જે બધા જાણો છો ને તમે. પેલો બીજી થઈ ચાલે છે બધાને કાર્ડ મોકલેલા ને. શું કે છે દાદા? બીજી થઈ હતી ત્યારે બધાને કાર્ડ મોકલેલા. એટલે એને માટે આ લોકો આપે તે વગર માટે વગર માટે આપે. પરા બાજુ થોડું કાચું એટલે પૂછવું પડે ને. ધર્મ ધ્યાન રે.